श्री नारद पुराण उत्तर भाग अध्याय 154 प्रयाग महात्म्यना प्रसंग में तीर्थयात्रा की सामान्य विधि वर्णन। वशिष्ठ जी कहे छे, भूपाल, भोग ने मोक्ष प्रदान करनारा पुरुषोत्तम महात्म्य ने सांभळीने ब्रह्मपुत्री मोहिनीए पोताना पुरोहित विप्रवर वसु ने फरी प्रश्न कर्यो। मोहिनी बोली, विप्रवर, मैं पुरुषोत्तम तीर्थनु अद्भुत महात्म्य सांभळ्यु सूरत, हवे प्रयागनु पण महात्म्य कहो। पुरोहित वसुए कह्युं, भद्रे, सांभळो, हुं तीर्थयात्रानी विधि बताऊं छुं जेनो आश्रय लेवाथी मनुष्य यात्रानुं शास्त्रोक्त फळ मेळवे छे। तीर्थयात्रा पुण्यकर्म छे, एनुं महत्व यज्ञोथी पण वधारे छे। मोटी दक्षिणावाळा अग्निष्टोम वगैरे यज्ञोनो अनुष्ठान करीने पण मनुष्यने ते फळ मळतुं नथी जे तीर्थयात्राथी सुलभ थाय छे। जे अजाणता पण अहीं क्यारेक तीर्थयात्रा करी ले छे ते संपूर्ण कामनाओथी संपन्न थईने स्वर्गलोकमां प्रतिष्ठित थाय छे। तेने सदा धनधान्यथी भरपूर स्थान प्राप्त थाय छे। ते भोग संपन्न तथा ऐश्वर्य ज्ञानथी परिपूर्ण थाय छे। तेने नरकमांथी पोताना पितृ अने पितामहोनो उद्धार करी दीधो, जेना हाथ पग अने मन પોતાના વશમાં છે તથા જે વિદ્યા તપસ્યા અને કીર્તિથી સંપન્ન છે તે જ તીર્થના પૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે। જે પ્રતિગ્રહથી દૂર રહે છે અને જે કંઈ મળી જાય તેમાં તે સંતુષ્ટ રહે છે તથા જેનામાં અહંકારનો સર્વથા અભાવ છે તેને તીર્થનું ફળ મળે છે। જે સંકલ્પરહિત પ્રવૃત્તિ શૂન્ય સ્વલ્પાહારી જીતેન્દ્રિય છે તે તીર્થના ફળનો ભાગી થાય છે। ધીર પુરુષ શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક જો તીર્થોમાં ભ્રમણ કરે છે તો તે પાપી હોવા છતાં તે પાપથી શુદ્ધ થઈ જાય છે। પછી જે શુદ્ધ કર્મ કરનારા છે તેના માટે તો કહેવાનું જ શું। અશ્રદ્ધાળુ, પાપ પીડિત, નાસ્તિક, સંશયાત્મા અને માત્ર યુક્તિવાદી આ પાંચ પ્રકારના મનુષ્યોને તીર્થનું ફળ મળતું નથી। પાપી લોકોના તીર્થમાં જવાથી તેમના પાપની શાંતિ થાય છે। જેમનું અંતઃકરણ શુદ્ધ છે તેવા મનુષ્યને તીર્થનું સંપૂર્ણ ફળ મળે છે। જે કામ ક્રોધ અને લોભને જીતીને તીર્થયાત્રા કરે છે તેને તે તીર્થયાત્રાથી કોઈ પણ વસ્તુ લભ્ય રહેતી નથી। જે યથાર્થ વિધિથી તીર્થયાત્રા કરે છે સંપૂર્ણ દ્વંદોને સહન કરનાર તે ધીર પુરુષ સ્વર્ગગામી હોય છે। ગંગા વગેરે તીર્થોમાં માછલા વગેરે જળચરો રહે છે, પક્ષીઓ મંદિરમાં રહે છે, પરંતુ તેમના ચિત્ત ભક્તિભાવથી રહિત હોવાના કારણે તીર્થ સેવન તથા શ્રેષ્ઠ મંદિરમાં રહેવાનું કોઈ ફળ તેમને મળતું નથી। તેથી હૃદયમાં ભાવ અને એકાગ્રચિત સાથે જ તીર્થ સેવન કરવું જોઈએ। મુનીશ્વરોએ ત્રણ પ્રકારની તીર્થયાત્રા કહી છે, કૃત, પ્રયુક્ત અને અનુમોદિત। બ્રહ્મચારી બાળક સંયમપૂર્વક ગુરુ આજ્ઞાનું પાલન કરીને ઉક્ત ત્રણેય પ્રકારની તીર્થયાત્રાને વિધિપૂર્વક સંપન્ન કરી લે છે, અર્થાત બ્રહ્મચર્ય પાલન, ઇન્દ્રિય સંયમ તથા ગુરુ સેવનથી તેને ગુરુકુળમાં જ તીર્થયાત્રાનું ફળ પૂરેપૂરું મળી જાય છે। જે કોઈ પણ પુરુષ તીર્થયાત્રા માટે જાય તેણે પ્રથમ ઘરમાં રહીને જ પૂર્ણ સંયમનો અભ્યાસ કરવો અને પવિત્ર તથા સાવધાન થઈને ભક્તિભાવથી વિનમ્ર થઈને ગણેશજીની પૂજા કરવી, ત્યાર પછી દેવતાઓ, પિતરો, બ્રાહ્મણો તથા સાધુ પુરુષોનો પણ પોતાના વૈભવ અને યથાશક્તિ સત્કાર કરવો, આમ કરવાથી તેને તીર્થથી જે પ્રકારના ફળની પ્રાપ્તિ બતાવી છે તે બધી રીતે તેને અહીં મળી જાય છે। પ્રયાગમાં તીર્થયાત્રામાં તથા માતા પિતાના મૃત્યુ થાય ત્યારે માથાના કેસ ઉતારી દેવા જોઈએ। આવું કોઈ કારણ ના હોય તો વ્યર્થ માથું મૂંડાવવું નહીં। જે ગયા જવા તૈયાર હોય તે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને તીર્થયાત્રી તરીકે પૂરા ગામની પરિક્રમા કરે, ત્યાર પછી કોઈની પાસેથી પ્રતિગ્રહ ન લે અને પેદલ યાત્રા કરે। ગયા જનાર યાત્રાળુને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। જે ઐશ્વર્યના અભિમાનથી અથવા લોભ અથવા મોહથી કોઈ સવારી દ્વારા યાત્રા કરે છે, અત્ર સવારી એટલે કે મૂળમાં યાન શબ્દ આવ્યો છે, યાન શબ્દ આપણે ત્યાં તે સવારી માટે વપરાય છે, જે કોઈ જીવ દ્વારા ખેંચવામાં કે ઉપાડવામાં આવે છે, જેમ કે નરયાન, અશ્વયાન, વૃષભયાન વગેરે। મૂળમાં આગળ આમનું જ નામ લઈને દોષ કહ્યો છે, તેથી વર્તમાન રેલગાડી કે મોટરનો નિષેધ નથી। તેમ છતાં જે પૂરેપૂરી પેદલ યાત્રા કરે તેની જ યાત્રા સર્વોત્તમ માનવામાં આવી છે। તેથી તેની તે તીર્થયાત્રા કોઈ સવારી દ્વારા યાત્રા કરે છે તેની તે તીર્થયાત્રા નિષ્ફળ છે, તેથી સવારીનો ત્યાગ કરવો। બળદગાડી દ્વારા તીર્થયાત્રા કરવાથી ગોહત્યાનું પાપ લાગે છે, ઘોડાગાડી દ્વારા જનારની યાત્રા પણ નિષ્ફળ થાય છે, તથા નરિયાન એટલે કે પાલખી રિક્ષા દ્વારા જવાથી તીર્થનું અડધું ફળ મળે છે, પરંતુ પૈદલ યાત્રાથી ચાર ગણા ફળની પ્રાપ્તિ થાય છે. વરસાદ અને તડકામાં છત્રી ઓઢીને હાથમાં લાકડી રાખીને ચાલવું અને કાંકરા તથા કાંટામાં શરીરને કષ્ટથી બચાવવાની ઈચ્છાથી મનુષ્ય સદા જૂતા પહેરીને ચાલે, જે બીજાના ખર્ચે તીર્થયાત્રા કરે છે તેને પુણ્યનો 16મો અંશ પ્રાપ્ત થાય છે, તથા જે બીજા કાર્યના પ્રસંગમાં તીર્થમાં જાય છે તેને તેનું અડધું ફળ મળે છે. તીર્થમાં બ્રાહ્મણની કદાપી પરીક્ષા ન કરવી, ત્યાં યાચક રૂપે લાવેલા બ્રાહ્મણને પણ ભોજન કરાવવું જોઈએ. તીર્થમાં કરેલું શ્રાદ્ધ પિતરો અને તૃપ્તિકારક હોવાનું મનાય છે. સમયમાં અથવા અસમયે મનુષ્ય જ્યારે પણ તીર્થમાં પહોંચે ત્યારે તેને તીર્થ શ્રાદ્ધ અને પિતૃતર્પણ અવશ્ય કરવું જોઈએ. પૃથ્વી પર જે તીર્થ છે તે સાધારણ સ્થાન કરતાં વધારે પુણ્યમય કેમ છે? તેનું કારણ સાંભળો. જેમ શરીરના થોડા અવયવો મુખ્ય માનવામાં આવ્યા છે તે જ પ્રમાણે પૃથ્વી, જળ અને તેજના પ્રભાવથી તથા મુનિઓના સંગઠનથી તીર્થોને વધારે પવિત્ર કહેવામાં આવ્યા છે. દેવી જે ગંગા તટે જઈને મુંડન કરાવતો નથી તેના બધા શુભ કર્મ ન કર્યા બરાબર છે. નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીની સમીપ જવાથી કલ્પભરના પાપોનો સંગ્રહ મનુષ્યના કેશનો આશ્રય લઈને સ્થિત હોય છે, તેથી તે કેશનો ત્યાગ કરી દેવો જોઈએ. મનુષ્યના જેટલા નખ અને રોમ ગંગાજીમાં પડે છે તેટલા હજાર વર્ષો સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. સતી મોહિની જેના પિતા જીવિત છે તે પુરુષ તીર્થમાં જઈને હજામત કરાવે પરંતુ મૂછ ન મૂંડાવે. અધ્યાય 154 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.